30/12/1977 મહાત્મા બાબુભાઈ ને ત્યાં વડોદરા. સહન નહી થતો તે મનુષ્ય પડું ખોઈ નાખી અને જાનવર માં જાય છે. સહન નહી થકવા નહી થઈ શકવા ચીજોમાં સુખ ની ભાવના તો રહેશે, ઇન્દ્રિય પાસે સુખો ની ભાવના તો રહેશે, અને જે રિયલ માં સુખ ની ભાવના થવી જોઈએ એટલી એટલી પ્રજવળિત થતી નથી. બિલીફ થી પેદા થયેલું સુખ, જયારે વિનાશી ચીજો નું સુખ આપણને પ્રત્યક્ષ ઇન્દ્રિય પાસે પ્રત્યક્ષ સુખ, જે પેલું હજુ બિલીફ થી બેઠેલું સુખ નહીં. એટલે હજુ આ તો અમારે જ્યાં સ્ટેજ છે ત્યાંની વાત કરી. ના પણ દુઃખનો અભાવ વર્તે એટલે પેલા સુખ સુખ લાગે ને. દુઃખનો અભાવ વર્તે મોટા મોટી મુક્તિ કહેવાય. બિલકુલ દુઃખનો અભાવ વર્તે પણ એ થાય પછી પછી ના થાય પછી તમારો બધો હિસાબ ચૂકવવાના બધા પરિવાર ને બધા. પણ એટલે હવે એટલે હા પેલો એવો છે કે માણસ બધા માણસો સુખ ને ખોળે. હા માણસો સુખ ને તો ખોળે, દુઃખ ને એવોઈડ કરે ને સુખ ને ખોળે. હવે આ જો સુખ ને ખોળે તો જો રિયલ નું સુખ માં જો વધારે ન રહેવાતું હોય તો પછી એ માણસ નું મન ઇન્દ્રિય સુખો પાસે દોડવાનું. ના મન નો સ્વભાવ જ એવો છે, સુખ તો ખોળે જ કરવાનું. મન પણ ફેર નહીં, આત્મા મન આત્મા જ નહીં. મન આત્મા નથી પણ મન નું એડજસ્ટમેન્ટ તો રહ્યું છે. ફેર કરે એનું વાંધો નહીં. ઈચ્છાઓ નબળી પડતી જાય. હા ભાઈ એ તો ધીમે ધીમે ધીમે વર્તાતું જાય. કેમ કે ગ્રેજ્યુઅલી હોય એકદમ બરોબર છે, ગ્રેજ્યુઅલી હોય. પણ એનું પ્રપોર્શન આ બાજુ જાગૃતિ પોતાને ઘેર જ રાખે અને મન તો સુખ નું જ કરે. મન તો જો આવ્યું હોય સુખ તો દુઃખ ભોગ્યા કરે, દુઃખ આવ્યું તો દુઃખ ભોગવા જાય. ત્યાં ભોગતા નથી થતા આપણે, એટલે આપણને અસર ના કરે. એના સુખ દુઃખ ની અસર તો, સુખ દુઃખ ની અસર તો મનને અસર કરે તો આપણે સુખ થાય, અસર કરે તો દુઃખ થાય. તમારું જીવન શું રહેશે? અભાવ છે ખાલી, હજુ તો સુખ તો આવે જ છે. એ સુખ તો ચાખ્યું ના જાય, સહ્યું ના જાય. પેલો તમે એ જલેબી ખવડાવી દો પૂરી, હા તો પછી આ બધા અમારે રોટલા ખાવામાં રહે નહીં. એ જલેબી ખવડાવો બરાબર પૂરી, તો અમારી નજર રોટલામાં જાય નહીં. હા, અમારી નજર રોટલામાં સંસારના સુખોમાં રહ્યા કરે છે, તો એના બદલામાં પેલું જલેબી ના. આ બાવાજીના ઝાડ નીચે બેસવા બહુ મજા આવી મને. તો એને શું કારણ કે 4 કલાકથી થાકેલો હતો તાપમાં, તેથી એ બાવાજી ઝાડ નીચે બેસવા મજા આવે. પણ અહીંથી બંગલામાં જ બાવરી અંધાર નીચે લઈ જાય તો. પણ તમે બંગલો બતાવો બાવરી ઝાડ નીચે બેસે નહીં મારે. હે, તમે બંગલો બતાવો તો પછી બાવરીના ઝાડના સુખ પાછા જાય નહીં. તો ના બતાવી દીધું છે ને, બધું બધું બતાવી દે, બધા ભોગવે છે. તમે તમને તમારા જીવન પેલો સાયન્ટિસ્ટ છે ને, એટલે બહુ વિચારવાનું છે, એટલે તમારે જરાક એ જરા પડે. નહીં એને આપણે જોઈએ તો આપણને સુખ વધશે. આપણે જોવાનો સવાલ છે, જ્ઞાતા દેખવાનો સવાલ છે. આપણે મન, મન એ આપણે પોતે નથી. હા, પણ આપણું મન છે આપણું, આપણી મોટર બગડી એમ મન ગાડીમાં ખુશ હોય ત્યારે હું તે કૂદ કૂદી આમ નીચે મારે કૂદકાય, એનો આપણને લેવા દેવા નથી. તો ફર્સ્ટ ક્લાસ છે દાદા, આપડે પેલું બોલ્યા કરીએ છીએ, એ શક્તિ આનંદ શક્તિ વાળો છે, એ આનંદ શક્તિ વાળો ભાગ છે. આખું શરીર આજે બીમારી થી એ અમારે જ્યારે વ્યવહારમાં અમારા જીવનમાં વણાવવામાં એની હજુ અમે જે પ્રયત્ન કરીએ છીએ, એનો એનો એ બેસતો હજુ પહોંચતો નથી. કરતા કર પણ એ જોવાનું હોય ડિસ્ચાર્જ છે, ખાલી એને એમાં વધારે પડતું વધે કે ઘટે એવું આપણાથી હિસાબ ભરી થાય ને. ડિસ્ચાર્જ એટલે ડિસ્ચાર્જ, એનો સ્વભાવ ડિસ્ચાર્જ. વધે ઘટેનો સવાલ નથી, વધે ઘટે એની ઈચ્છાનો સવાલ નથી, એ ડિસ્ચાર્જ વધ્યો કે ઘટે. પણ એની સામેનું કાઉન્ટર બેલેન્સ આપણને આ બાજુના રિયલમાં વધારે વખત રહેવાય તો એનું કાઉન્ટર બેલેન્સ રહે ને. રહે, એની પ્રમાણની મર્યાદા એ બિલીફ ના બેઝ ઉપર છે. પેલું રિયલ કાઉન્ટર બેલેન્સ રહેશે કે નહીં રહેતું? 78 મામા ની કોલ માં વડોદરા જયારે ચાખે છે ત્યારથી એની આસક્તિઓ બધી ગોળી પડી અને આત્મા રમણતામાં આવે છે. આ જે આસક્તિ અને સંસારની રમણતા એને બદલે આત્માની રમણતા ચાખે છે ત્યારથી રમણતા ઉત્પન્ન થાય છે. હું શુદ્ધાત્માથી લક્ષ લઈ છે એ રમણતા એ જ ચાક ચાકી કહેવાય. ચાકી માટે રમણતા આના કરતા ઊંચું છે એટલે પેલો સંસારની રમણતા બંધ થઈ જાય છે અને આ રમણતા ચાલુ થાય એટલે લક્ષ બેસી જાય. માનસિક રમણતા ના લેવલ સુધી જવાય માનસિક રમણતા સુધી જ પહોંચાય ને. જયારે ચાખે જે ચાખેલો માણસ મળે મનથી બહાર છે ચાખેલો માણસ મળે આપણને એ કહે કે આ ચાખી જુઓ એ વખતે પછી એના માનસિક રમણતામાં આપણે એને લઈ જઈએ તો પછી ક્યાંથી અનુભૂતિ થાય. સાચું જોવો માનસિક મન ચાલે ને પેલો વાંચેલું એટલે એ બધું ખેતી પછી ભૂલતા નથી પછી પોતાનું ભાન પછી રમણતા રહી જાય ત્યાં સુધી સંસારની રમણતા છૂટે જ નહીં. આમાં અહંકાર કરે આ છોડે તા પેલી બસ વટે આ છોડે તા પેલી બસ વટે પેલી બધી રમતા આ બધી રહી સંસારી રહી રમણતા જ છે. એ બધા સાધુ આચાર્ય શાસ્ત્રોને રમકડા કરે છે ને એ રમણતા એ મને સમજો આટલા રમણતા ચાખી છે કે નહીં બીજે શબ્દ બોલે રામ ની ભજન કરે છે એના ધ્યાનમાં તો મરતું હોય બરાબર આવી શકે એવું માનસિક સ્તર પર આવી જાય એમ કે એવું દિશામાં આવી તેથી લક્ષ બેસે લક્ષ મળે ચૂકે નહી લક્ષ ચૂકાય છે. સંપૂર્ણ અહંપૂર્ણ જેવો ચિંતે તેવો થઈ જાય એ એના ગુણ. અને સિદ્ધાર્થ મારા ગુણધર્મ આપણે નિર્ણય કર્યું કે જો ગુણધર્મ લક્ષ બેઠેલું છે, ગુણધર્મ જો ચિંતન કર્યા કરે તો તે રૂપ વધારે કરે. બીજી કોઈ વસ્તુ માં આવો ગુણ નથી હતો. દેવ ચિંતે અચિંત ચિંતા મણિરત્ન કહેવાય. સંસારમાં મારા પડ્યા તેથી કેવી વાત આ મારા પડ્યા એમાં નાનો જે છે ના જલી જીલો ગુણ એવો છે કે આપણે મળી ગયો. જ્ઞાની આત્મા ને રમાડે છે અને આત્મા પછી જ્ઞાની ને રમાડે છે. એવું થયું આત્મા છે પછી જ્ઞાની આત્મા ને રમાડે છે. સમજણ પૂછ્યું છે કે જ્ઞાની આત્મા ને રમાડે છે પછી પછી આત્મા ને રમાડે છે. પછી તો આત્મા પાસે જ્ઞાની ને રમાડે છે. ગાયા કરો પદો પછી નવું આત્મા ની રમતા કેમ સુધી પોતાની પૂર્ણ દશા ઉભી થઈ ને પછી રમતા રહી ને પોતે પોતે થઈ ગયો. ઉપર જેમ પાસે નહીં એટલે ભદ્રક માં જાય પાસે વધવાનું કેવું પણ મોટા મોટા વાસુ દેવ મોટા મોટા દાદા આત્મા માં જાય તો પૌગોલિક માધ્યમ થી જાય ને. આ આપણે શરીર લીધું છે, આ શરીર આપણે લીધું છે એ પૂતગલ ના માધ્યમ થી લીધું. આપણે હવે આત્મા આત્માકાર થાય તો પૂતગલ અને આત્મા જયારે એક થાય ત્યારે મુક્ત થાય ને. પૂતગલ તો આવે જ છે અને ભાન થાય. દાદા આ જમનાદાસ છે તો એ આત્મા ને સમજવા માટે પૂતગલ જમનાદાસ કરીને સમજવા જશે ને. આ શરીર જ સમજવાનું ને. આત્મા તો એનો કોઈ આકાર નથી, આપણે જોઈ શકતા નથી. આપણે ફક્ત અત્યારે એક રિયલાઈઝ કરીને આગળ વધીએ છીએ. આત્મા લેવા દેવા નથી જન્મ બહાર છે. આત્માની બહાર કેટલાય દૂર આત્મા થી કેટલાય દૂર ગયા તાર જન્મદાસ હું આચાર્ય થયું બોલ. આચાર્ય દાદા જયારે ખરેખર જે કેસ કરે ત્યારે કે ને આચાર્ય ખરેખર જન્મદાદા સમજો હોય આત્માને તો આચાર્ય શું એ બોલે નહીં. આત્મા સમજો એ સમજેલો ચાલે એવું નથી, આત્મા સમજેલો ચાલે. કારણ કે ત્યારે ગરીબ છે તમે બધી જાણ છે શાસ્ત્રું સાચું છે આવું છે ત્યાં સુધી જ્ઞાન થાય છે. કયું જ્ઞાન થાય ત્યાં સુધી નહીં ભગવાન મહસૂસ છે, આત્મા મહસૂસ છે, એ બધા શાસ્ત્રો કહે છે. એ જ માન્યા કરે છે, એ જ્ઞાન ક્રિયાકારી નથી કરતું. ક્યારે ઘડી છે તો ઘડી એટલે શું એવું યાર ભાન થાય તારે જ્ઞાન થઈ જાય. તમે 6 વાર સુધી આત્મા ક્યારે ઘડી છે બોલો તો મોડું બધું થાય ખરું. આપડે આ જ્ઞાન આપીએ છીએ કે બધા ચાખે છે રાતે કલ્પના કલ્પના કેમ કરે એટલે બાવા બાવી સાદી સુધી કામ જ થયો નતો. રાખે બદલાયા કરે સત્ય નિરંતર બદલાયા કરે જેવો સમય જે ગુરુ પાસે બધા શાસ્ત્રો છેલ્લે એક જ કઈ તૈયારી કરી છે ત્યાં સુધી કેરી નહીં સંતો 1978 મહાત્મા બાહુભાઈ ને ત્યાં વડોદરા. આ તો અક્રમ છે ને, એટલે ખુલ્લું થાય. અને આ તો બધા જ્ઞાનીઓ જ કહેવાય, પણ તમારે પેલા ફાઇલો બધી પાર કરી દીધી, ફાઇલો નિકાલને લઈને તમારું જ્ઞાન બધું કર્મ શક્તિ ઉત્પન્ન ના થાય. બાકી જ્ઞાન તો ખરું, ચિંતા બંધ થઈ જાય. જ્ઞાન ફાઇલ તો જાતે ઊભી કરેલી છે. ઊભી કરેલી પછી નડે. આજે જ મને કહ્યું બાપુ, ફક્ત એટલું બાકી રહે છે કે બધું કર્યા નકામ જાય છે. ના, એ કયા હેતુ થી કરે છે ધ્યાન ધ્યાન બધા એ બધું સંસાર દ્રષ્ટિ કરે છે, પણ હેતુ એનો કયો છે? એને મુક્તિ નો હેતુ છે, તો એના એવા સંજોગો બની આવે. બીજાને હેતુ વિષય નો હેતુ બીજા બધા જાત જાતના વિકલ્પો સંકલ્પો બનાવે, એ બધા સંજોગો મળી આવે. હેતુ દ્રષ્ટિ ના મળે ત્યાં સુધી હેતુ એ ગુજ જોવામાં આવે છે. એ શું કરે છે ને કઈ પડે નથી. બાવીસ મહિના સુધી ભૂતો મળી જાય ને, તો કઈ પડે નથી. પંદર રાત તક ભૂતો મળી જાય, એ ભૂખે મળે તેના હેતુ શું છે? એક તો ભૂખે મળવા વિચાર કરવો તે ઇગોઇઝમ થી થાય છે. ભગવાન આવું બધું કશું જ નથી કરવાનું, બધું ઇગોઇઝમ કરે છે. પણ એ હેતુ એટલો એની પાછું જોવામાં આવે છે. આટલું બીજું કશું જ જોવા નથી આવતું. પછી તપ કરો તો ત્યાગ કરો, પણ વચ્ચે કરો મુદે માટે લટકે નીચે તાપડી કરે ભાઈ મળે છે. ત્યાં કરે છે આટલા હેતુ માટે કરે છે. ફક્ત આ સંસાર દ્રષ્ટિ અને આત્મદ્રષ્ટિ દ્રષ્ટિ ભેદ છે કરી આપે. જ્ઞાની કોઈ પાસે કામ થાય બાકી પોતાની મેરે કોઈ દ્રષ્ટિ બદલાશે નહીં કહેશે. વિકલ્પી ની દ્રષ્ટિ છે એ નિર્વિકલ્પી ક્યાંય નહીં થાય છે. આ બધું જે કરે છે એને મહત્વ જ નથી. જગત એનું મહત્વ જ માને છે. હેતુ એનો એની પાસે હેતુ શું છે? એક માણસ રોજ જ એક પૈસો લઈને ભગવાન ની પાસે જઈ પૈસાને ફૂલ લઈને ચડાવે. આપણે પૂછ્યું કે મારો હેતુ શું છે? આપણું કર્યાનું મારે મુક્તિ છે એનો હેતુ શું હશે? એથી કહી રહ્યું છે ને કે આત્મા જે સુવે છે તે પણ જાગરણ છે. આત્માથી બોલે છે તે મંત્ર છે કે લખી દે ને આત્મા છે આજે દાદા બધા કરે છે ક્રિયાઓ. આ ક્રિયાઓ અપાશ્રમ તપ ત્યાગ ને જે કરે છે બધી આત્મા હેતુ કરે છે ને એમાં સંસાર હેતુ ક્યાં છે? બધું લેવાય ને લેવાય એને હેતુ જુદો હોય છે. એ બધા કોન્સેપ્ટ સાધુ કરતા હોય બધાને હેતુ જો અંદર ખાલી જાણવા જાવ ને ખરેખર હેતુ કહે નહીં જાહેર કરે નહીં લોકો. હેતુ અંદર સૂક્ષ્મ રહે છે પોતાને ખબર ના પડે એવું હેતુ હોય. અને જેને જગતમાં કંઈ જ હેતુ નહીં એવું ડિસાઈડ ભાવ હોય તેનો હેતુ જ એટલો માન્યામાં આવે કે આનો આત્મ હેતુ. આ તો બધું જાણતા લાગેલો છે. જેવું આ માથને ઉડાડો ને સંસારથી આવ્યા તો Thank you. અને હજવાર નો આટલો જ ટુકડો ગુજરાત માં આવી ગયા ને કામ થઈ ગયું. આ બધી જગત માં દેખાય છે ને બધી અંધાર ની સ્લાઇસ છે. આપના હેતુ માટે ગમે તે ક્રિયા કરે કરીએ એને કીધું અક્રમ, એમના માટે અક્રમ જ્ઞાન બધો સંસાર છે, બાવા બધી જાત ના બાવા ગમે તે કરતા હશે તો પણ સંસાર રદ કરે છે. એક એક ત્રણ વાર સંસ્થા ની બાકી નથી, પણ રમણતા કહેવાય, રમકડા માણવાની. અને આ જે